श्री पद्म पुराण पातालखंड अध्याय 25। युद्ध में चंपक द्वारा पुष्कल ने बांधवा, हनुमान जीए चंपक ने मूर्छित करीने पुष्कल ने छोड़ावा, सुरथे हनुमान ने शत्रुघ्न वगैरह ने जीतीने पोताना नगर में लई जवा तथा श्रीराम ना आवा थी बधानो छुटकारो थो। शेष जी कहे छे, અંગદના મુખે સુરથનો સંદેશો સાંભળીને યુદ્ધ કળામાં નિપુણતા રાખનારા બધા યોદ્ધા યુદ્ધ માટે તૈયાર થઈ ગયા। બધા વીરો ઉત્સાહથી પૂર્ણ હતા, બધા જ રણયુદ્ધમાં કુશળ હતા। તેઓ વિવિધ પ્રકારના સ્વરોમાં એવી ગર્જના કરતા હતા જેને સાંભળીને કાયરો ભયભીત થઈ જતા હતા। એ જ સમયે રાજા સુરથ પોતાના પુત્રો અને સૈનિકોની સાથે યુદ્ધ ક્ષેત્રમાં આવ્યા। જેમ સમુદ્ર પ્રલય કાળમાં પૃથ્વીને જળમાં ડૂબાડી દે છે તે જ પ્રમાણે તે હાથી રથ ઘોડા અને પેદલ યોદ્ધાઓને સાથે લઈને સંપૂર્ણ પૃથ્વીને ઢાંકી દેતા હોય એવા દેખાઈ રહ્યા હતા। તેમની સેનામાં શંખનાદ અને વિજય ગર્જનાનો ઘોંઘાટ થઈ રહ્યો હતો। આ પ્રમાણે રાજા સુરથને યુદ્ધ માટે તત્પર જોઈને શત્રુઘ્ને સુમતિને કહ્યું, મહામતે, આ રાજા પોતાની વિશાળ સેના સાથે આવી ગયા, હવે અમારા લોકોનું જે કર્તવ્ય હોય તે કહો। સુમતીએ કહ્યું, હવે હું સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનું જ્ઞાન ધરાવનારા પુષ્કલ વગેરે યુદ્ધ વિશારદ વીરોએ વધારે સંખ્યામાં ઉપસ્થિત થઈને શત્રુ સાથે લડવું જોઈએ। હવે અહીં સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનું જ્ઞાન ધરાવનારા પુષ્કલ વગેરે યુદ્ધ વિશારદ વીરોએ વધારે સંખ્યામાં ઉપસ્થિત થઈને શત્રુ સાથે લડવું જોઈએ। વાયુનંદન હનુમાનજી મહાન શૌર્યથી સંપન્ન છે, તેથી તેઓ જ રાજા સુરથ સાથે યુદ્ધ કરે। શેષજી કહે છે, પ્રધાનમંત્રી સુમતી આ પ્રકારની વાતો કરી જ રહ્યા હતા ત્યાં તો સુરથના ઉદ્ધત રાજકુમારો યુદ્ધભૂમિમાં પહોંચીને પોતાના ધનુષ્યનો ટંકાર કરવા લાગ્યા। તે જોઈને પુષ્કલ વગેરે મહાબળી યોદ્ધાઓ ધનુષ્ય લઈને પોતપોતાના રથો પર બેસીને આગળ વધ્યા। ઉત્તમ અસ્ત્રોના જ્ઞાતા વીર પુષ્કલ ચંપક સામે હનુમાનજીથી સુરક્ષિત થઈને દ્વેરથ યુદ્ધની રીત પ્રમાણે લડવા લાગ્યા। જનકકુમાર લક્ષ્મીનિધિએ કુશધ્વજને સાથે લઈને મોહકનો સામનો કર્યો। રિપુંજયની સામે વિમલ, દુર્વારની સામે સુબાહુ, પ્રતાપીની સામે પ્રતાપાગ્ર્ય, બલમોદની સામે અંગદ, હયક્ષ્વની સામે નીલરત્ન, સહદેવ સામે સત્યવાન, ભૂરીદેવ સામે મહાબળી રાજા વીરમણિ અને અસુતાપની સામે ઉગ્રાશ્વ યુદ્ધ કરવા લાગ્યા। આ બધા યુદ્ધમાં કુશળ, સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્રના પ્રવીણ તથા બુદ્ધિ વિશારદ હતા, તેથી બધાએ ઘોર યુદ્ધ કર્યું। વાત્સ્યાયનજી, આ પ્રમાણે ઘોર યુદ્ધ શરૂ થતા સુરથના પુત્રો દ્વારા શત્રુઘ્નની સેનાનો ભારે સંહાર થયો। યુદ્ધ આરંભ થતા પહેલા પુષ્કલે ચંપકને કહ્યું, રાજકુમાર, તમારું નામ શું છે? તમે ધન્ય છો જે મારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છો। ચંપકે કહ્યું, વીરવર, અહીં નામ અને કુળથી યુદ્ધ નહીં થાય, છતાં હું તમને નામ અને બળનો પરિચય આપું છું। શ્રી રઘુનાથજી જ મારા માતા અને પિતા છે, શ્રીરામ જ મારા બંધુ અને શ્રીરામ જ મારા સ્વજન છે, મારું નામ રામદાસ છે, હું સદા શ્રીરામચંદ્રજીની સેવામાં જ રહું છું। ભક્તો પર કૃપા કરનારા શ્રીરામચંદ્રજી જ મને આ યુદ્ધમાંથી પાર ઉતારશે। હવે લૌકિક દ્રષ્ટિથી મારો પરિચય આપું છું, હું રાજા સુરથનો પુત્ર છું, મારી માતાનું નામ વીરવતી છે, પોતાના નામનું ઉચ્ચારણ નિષિદ્ધ છે, તેથી હું તેને સંકેતથી બતાવી રહ્યો છું। મારા નામનું એક વૃક્ષ હોય છે જે બધી ઋતુઓમાં ખીલીને પોતાની આસપાસના બધા પ્રદેશોને શોભા સંપન્ન બનાવી દે છે, જોકે તેનું પુષ્પ રસનો ભંડાર હોય છે, છતાં મધુથી મોહિત ભ્રમરો તેનો પરિત્યાગ કરી દે છે, તેનાથી દૂર જ રહે છે। તે ફૂલ જે નામે બોલાય છે તેને જ મારું મનોહર નામ સમજો। સારું, હવે તમે આ સંગ્રામમાં પોતાના બાણ દ્વારા યુદ્ધ કરો, મને કોઈ પણ જીતી શકતું નથી, હું હમણાં જ પોતાનો અદ્ભુત પરાક્રમ દેખાડું છું. ચંપકની વાત સાંભળીને પુષ્કળને સંતોષ થઈ ગયો. હવે તેઓ તેના પર અસંખ્ય બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે ચંપકે પણ ક્રોધિત થઈને પોતાના ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી અને શત્રુ સમુદાયને વિદીર્ણ કરનારા તીક્ષ્ણ બાણોને છોડવાનો આરંભ કર્યો. પરંતુ મહાવીર પુષ્કળે તેના તે બાણોને કાપી નાખ્યા. આ જોઈને ચંપકે પુષ્કળની છાતીમાં પ્રહાર કરવા માટે 100 બાણોનું સંધાન કર્યું, પરંતુ પુષ્કળે તેમના પણ ટુકડા ટુકડા કરી નાખ્યા તથા અત્યંત કોપાયમાન થઈને બાણોની જડી વરસાવવા લાગ્યા. બાણ વર્ષા પોતાના પર આવતી જોઈને ચંપકે સાધુ સાધુ કહીને પુષ્કળની પ્રશંસા કરીને તેમને ઘાયલ કરી દીધા. પુષ્કળ બધા શસ્ત્રોના જ્ઞાતા હતા. તેમણે ચંપકને મહાપરાક્રમી જાણીને પોતાના ધનુષ્ય પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. સામે ચંપક પણ કંઈ ઓછો ન હતો. તેણે બધી પ્રકારના અસ્ત્રોમાં વિદ્વતા પ્રાપ્ત કરી હતી. પુષ્કળના છોડેલા અસ્ત્રને જોઈને તેને શાંત કરવા માટે તેણે પણ બ્રહ્માસ્ત્રનો જ પ્રયોગ કર્યો. બંને અસ્ત્રોના તેજ જ્યાં એકત્રિત થયા ત્યારે લોકોએ માન્યું કે હવે પ્રલય થઈ જશે. પરંતુ જ્યારે શત્રુનું અસ્ત્ર પોતાના અસ્ત્ર સાથે મળીને એક થઈ ગયું તો ચંપકે પુનઃ તેને શાંત કરી દીધું. ચંપકનો અદ્ભુત કર્મ જોઈને પુષ્કળે ઉભો રહે કહીને તેના પર અસંખ્ય બાણોનો પ્રહાર કર્યો. પરંતુ મહામના ચંપકે પુષ્કળના છોડેલા બાણોની પરવા ન કરીને તેમની સામે ભયંકર બાણ રામાસ્ત્રનો પ્રયોગ કર્યો. પુષ્કળે તેને કાપવાનો વિચાર કરી રહ્યા હતા ત્યાં તો તે બાણે તેમને બાંધી દીધા. આ પ્રમાણે વીરવર ચંપકે પુષ્કળને બાંધીને પોતાના રથ પર બેસાડી દીધા. તેમના બંધનથી સેનામાં ભારે હાહાકાર મચી ગયો. બધા યોદ્ધાઓ ભાગીને શત્રુઘ્નની પાસે દોડી ગયા. તેમને ભાગતા જોઈને શત્રુઘ્ન હનુમાનજીને પૂછ્યું, મારી સેના તો અનેક વીરોથી અલંકૃત છે, પછી ક્યાં વીરે તેને ભગાવી છે? ત્યારે હનુમાનજીએ કહ્યું, રાજન, શત્રુવીરોનું દમન કરનારા વીરવર ચંપક પુષ્કળને બાંધીને લઈ જઈ રહ્યો છે. તેમની આ વાત સાંભળીને શત્રુઘ્ન ભારે ક્રોધિત થઈ ગયા અને પવનકુમારને કહ્યું, તમે તરત પુષ્કળને ચંપકના બંધનથી છોડાવો. આ સાંભળીને હનુમાનજીએ કહ્યું, બહુ સારું. પછી તેઓ પુષ્કળને ચંપકના બંધનથી છોડાવવા માટે ચાલ્યા. હનુમાનજીને આવતા જોઈને ચંપક ભારે ક્રોધિત થયો અને તેણે હનુમાનજી પર સેંકડો હજારો બાણોની વૃષ્ટિ કરી, પરંતુ તેમણે બધા બાણોને ચૂર્ણ કરી નાખ્યા અને એક સાલ વૃક્ષ લઈને રાજકુમાર પર નાખ્યું. ચંપક પણ મહાબળવાન હતો. તેણે સાલ વૃક્ષના તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા. ત્યારે હનુમાનજીએ તેના પર અનેક શિલાઓ ફેંકી, પરંતુ તે બધી શિલાઓને પણ ચંપકે ચૂર્ણ કરી નાખી. આ જોઈને હનુમાનજી બહુ ક્રોધિત થયા. એવું વિચારીને કે આ રાજકુમાર બહુ પરાક્રમી છે, તેની પાસે આવ્યા અને તેનો હાથ પકડીને આકાશમાં ઉડી ગયા. હવે ચંપક આકાશમાં જ ઊભો રહીને હનુમાનજી સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેણે બાહુ યુદ્ધ કરીને કપિશ્રેષ્ઠ હનુમાનજી પર બહુ ઘા કર્યા. તેનું બળ જોઈને હનુમાનજી હસતા હસતા ફરી તેનો એક પગ પકડી લીધો અને તેને અને તે 100 વાર ઘુમાવીને હાથીની અંબાડી પર પછાડ્યો. ત્યાંથી ધરતી પર પડીને તે બળવાન રાજકુમાર મૂર્છિત થઈ ગયો. તે સમયે ચંપકના અનુગામી સૈનિકો હાહાકાર કરીને બૂમો પાડી ઉઠ્યા અને હનુમાનજીએ ચંપકના પાસમાં બંધાયેલા પુષ્કળને છોડાવી લીધા. ચંપકને પૃથ્વી પર પડેલો જોઈને બળવાન રાજા સુરથ પુત્રના દુઃખથી વ્યાકુળ થઈ ઉઠ્યા અને રથ પર સવાર થઈને હનુમાનજી પાસે ગયા. ત્યાં જઈને તેમણે કહ્યું, કપિશ્રેષ્ઠ, તમે ધન્ય છો, તમારું બળ અને પરાક્રમ મહાન છે. જે બળના કારણે તમે રાક્ષસપુરી લંકામાં શ્રી રઘુનાથજીના મોટા મોટા કાર્ય સિદ્ધ કર્યા છે. ખરેખર તમે શ્રી રામચંદ્રજીના સેવક અને ભક્ત છો. તમારી વીરતા માટે તો શું કહેવું, તમે મારા બળવાન પુત્ર ચંપકને રણભૂમિમાં પાડી દીધો છે. કપિશ્વર, હવે તમે સાવધાન થઈ જાઓ, હું અત્યારે તમને બાંધીને નગરમાં લઈ જઈશ. હું આ તદ્દન સત્ય કહું છું. હનુમાનજીએ કહ્યું, રાજન, તમે શ્રી રઘુનાથજીના ચરણોનું ચિંતન કરનારા છો અને હું પણ તેમનો સેવક છું. જો મને બાંધી દેશો તો મારા પ્રભુ તમારા હાથમાંથી છોડાવી દેશે. વીર, તમારા મનમાં જે વાત છે તે પૂરી કરો, પોતાની પ્રતિજ્ઞા સત્ય કરો. વેદ કહે છે, જે શ્રી રામચંદ્રજીનું શ્રવણ કરે છે તેને કદી દુઃખ થતું નથી. શેષજી કહે છે, તેમ નામ કહ્યા પછી સુરથે પવનકુમારની બહુ પ્રશંસા કરી અને તીક્ષ્ણ બાણો દ્વારા તેમને સારી પેઠે ઘાયલ કર્યા. તે બાણો હનુમાનજીના શરીરમાંથી રક્ત કાઢી રહ્યા હતા, છતાં તેમણે તેની પરવા ન કરી અને રાજાના ધનુષ્યને પોતાના બંને હાથેથી પકડીને તોડી નાખી. હનુમાનજી દ્વારા પોતાને પ્રત્યંચા સહિત ધનુષ્યને તૂટેલું જોઈ રાજાએ બીજું ધનુષ્ય લીધું, પરંતુ પવનકુમારે તે પણ છીનવી લઈને તોડી નાખ્યું. આ પ્રમાણે તેમણે રાજાના 80 ધનુષ્ય ખંડિત કરી દીધા તથા ક્ષણ ક્ષણ પર બહુ રોષપૂર્વક તેઓ વારંવાર ગર્જના કરતા હતા. ત્યારે રાજાના ક્રોધની સીમા ન રહી, તેમણે ભયંકર શક્તિ હાથમાં લીધી. તે શક્તિ વાગતા હનુમાનજી પડી ગયા, પરંતુ થોડી જ વારમાં ઊભા થઈ ગયા. પછી અત્યંત ક્રોધપૂર્વક તેમણે રાજાનો રથ પકડી લીધો અને તેને લઈને બહુ વેગપૂર્વક આકાશમાં ઉડી ગયા. ઉપર જઈને ઘણે ઊંચેથી તેમણે રથને છોડી દીધો, તેથી તે ધરતી પર પડીને ભૂક્કો થઈ ગયો. રાજા બીજા રથ પર જઈને બેઠા અને અત્યંત વેગથી હનુમાનજીનો સામનો કરવા લાગ્યા, પરંતુ ક્રોધિત થયેલા હનુમાનજીએ તે રથને પણ તોડી નાખ્યો. આ પ્રમાણે તેમણે રાજાના 49 રથ તોડી નાખ્યા. તેમનો આ પરાક્રમ જોઈને રાજાના સૈનિકો તથા સ્વયં રાજાને બહુ વિસ્મય થયો. તેઓ કુપિત થઈને બોલ્યા, વાયુનંદન, તમે ધન્ય છો, કોઈ પણ પરાક્રમી આવું કર્મ ન કરી શકે છે, ન કરશે. હવે હું મારા ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી લઉં, ત્યાં સુધી તમે ઉભા રહો. તમે વાયુ દેવતાના સુપુત્ર શ્રી રઘુનાથજીના ચરણ કમળોના ભ્રમર છો, તેથી મારી વાત માની લો. આમ કહીને રોષે ભરાયેલા રાજા સુરથે પોતાના ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી અને ભયંકર બાણમાં પાશુપત અસ્ત્રનું સંધાન કર્યું. લોકોએ જોયું, પાશુપતાસ્ત્રથી હનુમાનજી બંધાઈ ગયા, પરંતુ બીજી જ ક્ષણે તેમણે ભગવાન શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને તે બંધનને તોડી નાખ્યું અને મુક્ત થઈને તેઓ રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. સુરથે જ્યારે તેમની બંધનથી મુક્ત જોયા ત્યારે મહાબળવાન સમજીને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ મહાવીર પવનકુમાર હસતા હસતા તે અસ્ત્રને ગળી ગયા. આ જોઈને રાજાએ શ્રી રઘુનાથજીનું સ્મરણ કર્યું અને પોતાના ધનુષ્ય પર રામાસ્ત્રનો પ્રયોગ કર્યો અને હનુમાનજીને કહ્યું, કપિશ્રેષ્ઠ, હવે તમે બંધાઈ ગયા. હનુમાનજી બોલ્યા, રાજન, શું કરું? તમે મારા સ્વામીના અસ્ત્રથી જ મને બાંધ્યો છે, કોઈ બીજા પ્રાકૃત અસ્ત્રથી નહીં, તેથી હું તેનો આદર કરું છું. હવે તમે મને પોતાના નગરમાં લઈ જાઓ. મારા પ્રભુ દયાના સાગર છે, તેઓ સ્વયં આવીને મને છોડાવશે. હનુમાનજીના બંધાઈ ગયા પછી પુષ્કળ ક્રોધિત થઈને રાજાની સામે આવ્યા. પુષ્કળને આવતા જ રાજાએ તેમને 8 બાણોથી વિંધી નાખ્યા. આ જોઈને પુષ્કળે રાજા પર 1000 બાણોનો પ્રહાર કર્યો. બંને એકબીજા પર અભિમંત્રિત અસ્ત્રોનો પ્રયોગ કરીને એકબીજાના છોડેલા બાણોનું નિવારણ કરતા હતા. આ પ્રમાણે તે બંનેમાં ઘોર યુદ્ધ થયું, જે વીરોના રૂવાટા ઊભા કરી દેનારું હતું. ત્યારે રાજાને ભારે ક્રોધ થયો અને તેમણે એક નારાજનો પ્રયોગ કર્યો. પુષ્કળ તેને કાપવા ચાહતા હતા, ત્યાં તો તે નારાજ તેમની છાતીમાં આવીને ઘૂસી ગયું. તેઓ મહાન તેજસ્વી હતા, છતાં તે નારાજનો પ્રહાર સહી ન શક્યા. તેઓ મૂર્છિત થઈ ગયા. પુષ્કળના પડી ગયા પછી શત્રુઘ્નને ભારે ક્રોધ આવ્યો. તેઓ રથ પર બેસીને રાજા સુરથની પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા, રાજન, આ તમે બહુ મોટું પરાક્રમ કરી બતાવ્યું, જે પવનકુમાર હનુમાનજીને બાંધી દીધા. હજુ ઊભા રહો, મારા વીરોને રણભૂમિમાં પાડીને તમે ક્યાં જઈ રહ્યા છો? હવે મારા સાયકોનો સ્વાદ ચાખો. શત્રુઘ્નનું આ વિરોચિત ભાષણ સાંભળીને બળવાન રાજા સુરથ મનમાં શ્રી રામચંદ્રજીના મનોહર ચરણ કમળોનું ચિંતન કરીને બોલ્યા, વીરવર, મેં તમારા પક્ષના મુખ્ય વીર હનુમાન વગેરેને યુદ્ધમાં પાડી દીધા, હવે તમને પણ સમરાંગણમાં સોડાવી દઈશ. શ્રી રઘુનાથજીનું સ્મરણ કરો, જે અહીં આવીને તમારી રક્ષા કરશે. અન્યથા મારી સામે યુદ્ધમાં આવીને જીવનને બચાવવું અસંભવ છે. આમ કહીને રાજા સુરથે શત્રુઘ્નને હજારો બાણોથી ઘાયલ કર્યા. રાજા સુરથે શત્રુઘ્નને હજારો બાણોથી ઘાયલ કર્યા તેમને બાણોની જડી વરસાવતા જોઈને શત્રુઘ્નએ આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેઓ શત્રુના બાણોને દગ્ધ કરવા ચાહતા હતા. શત્રુઘ્નના છોડેલા તે અસ્ત્રને રાજા સુરથે વરુણાસ્ત્ર દ્વારા બુઝાવી દીધું અને અનેક બાણોથી તેમને ઘાયલ કર્યા. ત્યારે શત્રુઘ્ન પોતાના ધનુષ્ય પર મહનાસ્ત્રનો પ્રયોગ કર્યો. તે અદ્ભુત શસ્ત્ર સમસ્ત વીરોને મોહિત કરીને તેમને નિંદ્રામાં નિમગ્ન કરી દેનારું હતું. તેને જોઈને રાજાએ ભગવાનનું સ્મરણ કરતા કહ્યું, હું શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જ મોહિત રહું છું. બીજી કોઈ વસ્તુ મને મોહિત કરનાર દેખાતી નથી. માયા પણ મારાથી ડરે છે. વીર રાજાના પ્રમાણે કહ્યા છતાં શત્રુઘ્ને તે મહાન અસ્ત્ર તેમના પર છોડી દીધું, પરંતુ રાજા સુરથના બાણથી કપાઈને તે રણભૂમિમાં પડી ગયું. ત્યાર પછી સુરથે પોતાના ધનુષ્ય પર એક પ્રજ્વલિત બાણ મૂક્યો અને શત્રુઘ્નને નિશાન કરીને છોડી દીધું. શત્રુઘ્ન તે બાણ આવતું જ કાપી નાખ્યું. તેમ છતાં તેનો અણીવાળો આગળનો ભાગ તેમની છાતીમાં ઘૂસી ગયો. તે બાણના આઘાતથી મૂર્છિત થઈને શત્રુઘ્ન રથ પર પડી ગયા. પછી તો પૂરી સેના હાહાકાર કરતી રહીને ભાગી ગઈ. સંગ્રામમાં રામ ભક્ત સુરથનો વિજય થયો. તેમના 10 પુત્રોએ પણ પોતાની સાથે લડનારા વીરોને મૂર્છિત કરી દીધા હતા. તેઓ રણભૂમિમાં જ ક્યાંક પડેલા હતા. ત્યાર પછી સુગ્રીવે જ્યારે જોયું કે બધી સેના નાસી ગઈ અને સ્વામી પણ મૂર્છિત થઈને પડ્યા છે, ત્યારે તેઓ સ્વયં રાજા સુરથ સાથે યુદ્ધ કરવા માટે ગયા અને બોલ્યા, રાજન, તમે અમારા પક્ષના બધા લોકોને મૂર્છિત કરીને ક્યાં જઈ રહ્યા છો? આવીને શીઘ્ર મારી સાથે યુદ્ધ કરો. આમ કહીને તેમણે ડાળો સહિત એક મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેને બળપૂર્વક રાજાના માથા પર જઈને માર્યું. તેના પ્રહારથી મહાબળી નરેશે એકવાર સુગ્રીવ સામે જોયું અને પછી પોતાના ધનુષ્ય પર તીક્ષ્ણ બાણોનું સંધાન કરીને અત્યંત બળ પુરુષનો પરિચય આપતા રોષપૂર્વક તેમની છાતીમાં પ્રહાર કર્યો. પરંતુ સુગ્રીવે હસતા હસતા તેમના છોડેલા બધા બાણોને નષ્ટ કરી નાખ્યા. ત્યાર પછી તેઓ રાજા સુરથને પોતાના નખથી વિદીર્ણ કરીને પર્વતો, શિખરો, વૃક્ષો અને હાથીઓને વ્યથિત કરવા લાગ્યા. ત્યારે સુરથે પોતાના ભયંકર રામાસ્ત્રથી સુગ્રીવને પણ તરત બાંધી દીધો. બંધનમાં પડ્યા પછી કપિરાજ સુગ્રીવને વિશ્વાસ થઈ ગયો કે રાજા સુરથ વાસ્તવમાં શ્રીરામના સાચા સેવક છે. આ પ્રમાણે મહારાજ સુરથે વિજય પ્રાપ્ત કર્યો. તેઓ શત્રુ પક્ષના બધા મુખ્ય વીરોને રથ પર બેસાડીને પોતાના નગરમાં લઈ ગયા. ત્યાં જઈને તેઓ રાજસભામાં બેઠા અને બંધાયેલા હનુમાનજીને કહ્યું, ભવાનકુમાર, હવે તમે ભક્તોની રક્ષા કરવાવાળા પરમ દયાળુ શ્રી રઘુનાથજીનું સ્મરણ કરો, જેથી સંતુષ્ટ થઈને તેઓ તત્કાળ તમને બંધન મુક્ત કરી દે. તેમનું કથન સાંભળીને હનુમાનજીએ પોતાના સહિત બધા વીરોને બંધાયેલા જોઈને રઘુકુળમાં અવતીર્ણ કમળ સમાન નેત્રોવાળા પરમ દયાળુ સીતાપતિ શ્રી રામચંદ્રજીનું સંપૂર્ણ ઇન્દ્રિયોથી સ્મરણ કર્યું. તેઓ મનમાં જ કહેવા લાગ્યા, હા નાથ, હા પુરુષોત્તમ, હા દયાળુ સીતાપતે, તમે ક્યાં છો? મારી દશા તો જુઓ પ્રભુ, તમારું મુખ સ્વાભાવિક જ શોભા સંપન્ન છે. તે ઉપરાંત સુંદર કુંડળોના કારણે તો તેની શોભા વિશેષ વધી ગઈ છે. હે દયામય, મને આ બંધનથી શીઘ્ર મુક્ત કરો. મોડું ન કરતા તમે ગજરાજ વગેરે ભક્તોને સંકટથી બચાવ્યા છે. દાનવ વંશ રૂપી અગ્નિની જ્વાળામાં બળી રહેલા દેવતાઓની રક્ષા કરી છે તથા દાનવોને મારીને તેમની પત્નીઓના મસ્તક નહીં કેશ રાશિને પણ બંધનથી મુક્ત કરી છે. તે વિધવા થવાના કારણે કદી કેશ બાંધતી નથી. હે કરુણાનિધે, હવે મારી પણ ખબર લો. નાથ, મોટા મોટા સમ્રાટ પણ તમારા ચરણોની પૂજા કરે છે. અત્યારે તમે યજ્ઞ કર્મમાં વ્યસ્ત છો, મુનીશ્વરોની સાથે ધર્મનો વિચાર કરી રહ્યા છો, અને અહીં મને સુરત દ્વારા બંધનમાં બાંધવામાં આવ્યું છે. મહાપુરુષ દેવ તરત આવીને મને બંધન મુક્ત કરો. પ્રભો સંપૂર્ણ દેવેશ્વરો પણ તમારા ચરણોની અર્ચના કરે છે. જો આટલા સ્મરણ બાદ પણ તમે અમને બંધા અમને બધાને આ બંધનથી મુક્ત નહીં કરો તો સંસાર રાજી રાજી થઈને તમારી મશ્કરી કરશે. તેથી હવે તમે વિલંબ ન કરો, અમને જલ્દી છોડાવો. સંસ્કૃતમાં આ શ્લોક આ પ્રમાણે છે. ઇતિ યુક્ત મા કરણ્ય સમીર સ્તદા સુબદ્ધ સુબદ્ધમ આત્માનમ વેક્ષ્ય વિરાન સમૂર્છિતા આગચ્છ શત્રુ સરાવિઘાત પીડા યુત્તાન બંધન મુક્ત એ અસ્મરેત શ્રી રામચંદ્રમ રઘુવંશમ જાતમ સીતાપતિમ પંકજ પત્ર નેત્રમ સમુક્તયે બંધ નતઃ કૃપાલુમ સંસ્માર સર્વેહી કરુણે વિશોર્કેહી. હનુમાન વાચ. હા નાથ, હા નરવરોત્તમ, હા દયાલો સીતાપતે, રુચિર કુંડલ શોભી વક્ત્ર ભક્તાર્તિ દિહા તારતી દાહક મનોહર રૂપ ધારીન મામ બંધનાથ સપદી મોચય મા વિલંબમ સમોચિતાસ્તુ ભવતા ગજપુંગ વાદ્યા દેવાશ્વ દાન વકુલાગ્નિ સુહૃદ માના તત્સુંદરી શિરસી સંસ્થિત કેશબંધ સમો ચિત્તાસી કરુણાલય મામ સ્મરસ્વ ત્વમ યાગ કર્મ નિરતો અસી મુનીશ્વરે દ્રધ્વર્મમ વિચારયસી ભૂમિપતિ અયપાદ અત્રાહ મધ્ય સુરથેન વિગાઢ પાશ બદ્ધો અસ્મિ મોચય મહાપુરુષાશુ દેવ નો મોચસ્ય સ્થ યદિ સ્મરણાતિરોકાત્વમ સર્વદેવત સર્વદેવ વર પૂજિત પાદ પદ્મ લોકો ભવંત મિદ મુલશ્યતો આશિષ્ય તસ્માદ વિલંબસિમિષી માચર મોચ પયાશુ. 53માં અધ્યાયના 12-17 શ્લોક સંખ્યા. જગતના સ્વામી કૃપા નિદાન શ્રી જગન્નાથજી હનુમાનજીની પ્રાર્થના સાંભળી અને પોતાના ભક્તને બંધન મુક્ત કરવા માટે તેઓ તીવ્રગામી પુષ્કળ વિમાન પર બેસીને તરત રવાના થઈ ગયા. હનુમાનજીએ જોયું કે ભગવાન આવી ગયા, તેમની પાછળ લક્ષ્મણ અને ભરત છે તથા સાથે મુનિઓનો સમુદાય પણ શોભી રહ્યો છે. પોતાના સ્વામીને આવેલા જોઈને હનુમાનજીએ સુરથને કહ્યું, રાજન જુઓ, ભગવાન દયા કરીને પોતાના ભક્તને છોડાવવા માટે આવી ગયા. પૂર્વ કાળમાં તેમણે સ્મરણ કરવા માત્રથી પહોંચીને અનેક ભક્તોના સંકટથી મુક્ત કર્યા છે. તે જ પ્રમાણે આજે બંધનમાં પડેલા મને પણ છોડાવવા માટે મારા પ્રભુ આવી પહોંચ્યા. શ્રી રામચંદ્રજી એક જ ક્ષણમાં અહીં આવી પહોંચ્યા. એ જોઈને રાજા સુરત પ્રેમમગ્ન થઈ ગયા અને તેમણે ભગવાનને સેંકડો વાર પ્રણામ કર્યા. શ્રીરામે પણ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને પોતાના ભક્ત સુરતને પોતાની ભુજાઓથી ખેંચી લઈને છાતીએ દબાવી દીધા અને આનંદાશ્રુથી તેમનું મસ્તક ભીંજવતા બોલ્યા, રાજન તમે ધન્ય છો, આજે તમે બહુ ભારે પરાક્રમ કરીને દેખાડ્યું. કપિરાજ હનુમાન સૌથી વધીને બળવાન છે, પરંતુ તેમને પણ તમે બાંધી લીધા. આમ કહીને રઘુનાથજીએ વાનર શ્રેષ્ઠ હનુમાનને બંધનથી મુક્ત કર્યા તથા જેટલા યોદ્ધા મૂર્છિત પડ્યા હતા તે બધા પર પોતાની કરુણા દ્રષ્ટિ નાખીને તેમને જીવિત કરી દીધા. અસુરોનો વિનાશ કરવાવાળા શ્રીરામની દ્રષ્ટિ પડતા જ તે બધા મૂર્છા ત્યાગીને ઊભા થઈ ગયા અને મનોહર રૂપધારી શ્રી રઘુનાથજીની ઝાંકી કરીને તેમના ચરણોમાં પડી ગયા. ભગવાને તેમને કુશળ પૂછ્યા ત્યારે તેઓ સુખી થઈને બોલ્યા, ભગવાન તમારી કૃપાથી બધી રીતે કુશળ છીએ. રાજા સુરતે સેવક પર કૃપા કરવા માટે આવેલા શ્રી રામચંદ્રજીના દર્શન કરીને તેમને પ્રસન્નતાપૂર્વક પોતાનું સંપૂર્ણ રાજ્ય સમર્પિત કરી દીધું અને કહ્યું, રઘુનંદન, મેં તમારી સાથે અન્યાય કર્યો છે, એને ક્ષમા કરો. શ્રીરામ બોલ્યા, રાજન, ક્ષત્રિયોના ધર્મ જ છે તેમને સ્વામીની સાથે પણ યુદ્ધ કરવું પડે છે. તમે સંગ્રામમાં સમસ્ત વીરોને સંતુષ્ટ કરીને બહુ સારું કામ કર્યું છે. ભગવાન નામ કહ્યા પછી રાજા સુરતે પોતાના પુત્રો સાથે તેમનું પૂજન કર્યું. ત્યાર પછી શ્રી રામચંદ્રજી 3 દિવસ સુધી ત્યાં રોકાયા. ચોથા દિવસે રાજાની અનુમતિ લઈને તેઓ પુષ્પક વિમાન દ્વારા ત્યાંથી ચાલ્યા ગયા. તેમના દર્શન કરીને સૌને ભારે વિસ્મય થયો અને બધા લોકો તેમની મનોહારીની કથાઓ કહેવા સાંભળવા લાગ્યા. ત્યાર પછી મહાબળી રાજા સુરતે ચંપકને પોતાના નગરના રાજ્ય પર સ્થાપિત કરી દીધા અને સ્વયં શત્રુઘ્નની સાથે જવાનો વિચાર કર્યો. શત્રુઘ્ને પોતાનો અશ્વ મેળવીને ભેરી વગાવડાવી તથા બધી બાજુ વિવિધ પ્રકારના શંખ ધ્વનિ કરાવડાવ્યો. ત્યાર પછી તેમણે યજ્ઞ સંબંધી અશ્વને આગળ જવા માટે છોડ્યો અને સ્વયં રાજા સુરથની સાથે અનેક દેશોમાં ભ્રમણ કરતા રહ્યા, પરંતુ કોઈએ ઘોડાને પકડ્યો નહીં. અધ્યાય 25 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.